દાદા ઘણી વાર નવરા થઈએ ને ઘરે, એમ થાય કે હવે નવરા છે તો મદનભાઈ ત્યાં આવી ગયા, ચાલો થોડો સત્સંગ કરી આવીએ, એમ અહિયાં આવી જ જઈએ. બહાર નું વાત નથી, એક બે મુકામ કરી તો આ મુકામ કરે, એવું જ છે, એવું જ છે. બોલો બોલો દાદા, કઈ દાદા આમ જ આવ્યા કરશે મહિને મહિને બબે મહિને. બરોબર, દાદા હરીફાઈ કરવાનું તો નહીં, પણ એમ થાય કે બધું ક્યારે બધું આ કરીએ, ક્યારે કરીએ ડાળાનું કામ, ક્યારે કરીએ એવી ભાવના થાય. આમાં કેમ આપવા, કેમ આપવા, ક્યાંથી આપવા, એટલે ઘણી વાર એને કહે દાદા નું મંદિર હમણાં બાંધી કાઢીએ એવું થાય દાદા, એટલા માટે. બીજું તો એમ નહી કે આને આટલા આપ્યા ને આટલા, પણ અંદર ભાવના જાગે આ બધું આપી દઈએ, એમ એવું નથી કે બાવા થઈ જવાની વાત કરીએ દાદા. નથી આપવું તો નહીં જવાના, પણ નથી આપવું તો ખર્ચો કરી જાય, અને આપવું તેને આનંદ થી જાય, બસ એટલું છે. બાકી રકમ તો લિમિટ નક્કી જ થઈ ગઈ, મન જ મોટું કરવાની જરૂર છે. બરાબર, તમે રકમ તો નક્કી જ થઈ ગઈ, એટલે એને કહે કે આપો આપો એમ. કેવી ભાવના છે પછી દાદા, કોઈ વાર મોહ થઈ જાય તો કાઢી નાખવાનો તમારા આશીર્વાદ થી. દાદા હું 5-6 દિવસ થી આ તો મને પછી ખબર પડી, પણ 5-6 દિવસ થી આ લોકો ને કહું મને બેંક માં લઈ જાઓ, બેંક માં લઈ જાઓ, હું લઈ આવું બધું, મને બેંક માં લઈ જાઓ, ડ્રાઈવ નહીં કરું. મીનુ ને કહેતા પપ્પા આપવાના છે, મને કહે તું મને બેંક માં લઈ જા ને. તમારી છે ને ક્યારે કરાયું? એ લઈ આવેલી સાઉથ આફ્રિકા થી, સાઉથ આફ્રિકા આવેલી. ચોખ્ખો માલ, ચોખ્ખો માલ, ચોખ્ખો માલ. સાઉથ આફ્રિકા લાવેલા, એ લાવેલી મારા માટે. એટલે તો લઈ જવાનું મન થાય, ત્યાં બધા ભાઈ બેન ત્યાં છે દાદા, તો બધું મારો મારી જવાબદારી મની જાય. ભાઈ બે ભાઈ ને ત્રણ બે, હજુ તો ત્યાં બાકી 5. એકાદ બે વખત પહેરેલી ને એટલે ભગવાન માં આપવાની, એટલે પૂછ્યું તમને. ચા પાણી કરવાનું દાદા આમ બહુ કરતા આપી દે પણ આ બાજુ કરશે ને પછી કરી દેશે તમારું બોલેલું ચાલે આપડે કઈ ઓછા આપડે જાતે લેવાય ત્યારે પાંચસો દાણ આપડે કેવી હારી તમે એકલા ની તમારે ભાભી પછી મન કરતા કે હજાર આપો શ્વેતવાન છે આપો એ આપે આપે આપડે પૂછ્યું મારે આપવું જોઈએ કે છે ગમે ત્યાંથી લઈને આપ કે છે મત જવું જ જોઈએ કે જાણતા નહીં કે આ લોકો બધા આપે છે એવું તેવું જાણતા નથી કોઈ વાત જ નહીં કરી દાદા એને હું નહીં કેતો હોઉં કે એનું કારણ છે કે એના ભાઈ બંધ દોસ્તારો બધા છે ને આપડે થોડા પૈસા પે છે ને એટલે મારા આ બાજુ એમ જોડે સંબંધ બંધાય બધા કર્યા છોકરા શું આવે છે? તમે કેજો અમને કેવી રીતે કરવાનું છે. આપણા મીનુ ને ઘરમાં બધાને કેવી રીતે કરવાનું છે એ બધા કેવી રીતે પહોંચે છે? કારણ કે કર્મ ની બંધાવા જોયા નહીં. બરોબર બરાબર. પ્રશ્નો નિર્મલ બનાવ્યા આપ્યા દાદા માસ મગર રાખ બચાવે પછી હોમિયોપેથી ટ્રાય નહીં કર્યું થાઇરોઇડ માટે. ધ્યાન રહ્યા કરે. અને પછી આગળ જતા ક્રમિક થઈ જાય ખરું પાછું એમાંથી ક્રમિક જ થઈ જાવ અમે જે જ્ઞાન લીધું ના ના એનું હજુ ઘણા ચાલશે એટલે અમને કેટલા વર્ષો સુધી ભવિષ્યમાં જામ રહેશે અમારી સાથે દરેક મહાત્માઓને જ્ઞાન ત્યાં સુધી જામ રહેશે ના આ મહાત્મા જેને મળ્યું મારી આ બધી એ તો બધા બધા આગળ પ્રગતિ થઈ જાય ને બીજા છે પાછળ મળશે તેની પણ પ્રગતિ થશે ને એટલે વિસર્જન થવાના ચાન્સીસ ઓછા મારા પછી જ્ઞાન આપનારા નીકળશે ગાડી ચાલશે એટલે અમુક વાર પછી બંધ થઈ જવાનું પછી અક્રમ નો ક્રમ ચાલશે હવે જે તમે કહ્યું કે મારા પછી જે જ્ઞાન ચાલશે એ આપણી પેઢી થી ચાલશે કે કોઈ બીજો પાછો ગુસ્સે ના બીજો કોઈ ગુસ્સે એટલે દાદા ટ્રેન કરેલા હોય બીજા જ્ઞાન જ ના હોય અહીંથી જ બધું ભાઈ પૂછે છે કે આ રામ છે મહાવીર છે બધા જે મોક્ષે ગયા છે એ બધાને આપણે ભજીએ એમને એમને ભક્તિ કરીએ તો એનાથી આપણને અત્યારે શું લાભ થાય એટલો વખત બીજામાં ના રહીએ આપણે એટલો વખત સારા કાર્યમાં રહે આપણે એટલે પુણ્ય બંધાય અને ચોર બારવટિયાની વાતો કરીએ તો પાપ બંધાય બરાબર સંસારી હોય ને એટલે ઘર બાર વાળા એ લોકો માટે અનુવ્રત મહાવ્રત એમને થી ન થાય સરું સર બોલવા જેવું થોડા શુદ્ધાત્મા બોલ બોલ કર્યા કરતા આ કોણ બોલતું છે આવું બોલાશ કે પછી એમને કહ્યું તમે શુદ્ધાત્મા બોલો છો પણ તમે તમારા ચોકમાં ખુરશી નું ખાઈ અને બેઠા હોય હું શિરીચું પાછું બોલો લોક ભેગા થાય કે પછી શિરીચો છું તું કા બોલ બોલ કહે તમને થઈ ગયા પછી ના બોલવાનું જાતે બોલાતો હોય શું કરવું બંધ કરો એ વાંધો નઈ જાતે બોલ બોલતા આપડે ના બોલવું આપડે જાતે બોલે તો સંભળાય નઈ લોકો લોકો ને સંભળાય ખોટું ભાઈ કે છે કે રામ કૃષ્ણ મહાવીર એ તો બધા અહિયાં છે નહી હાજર હવે એમનું આપણે નામ લઈએ ભક્તિ કરીએ તો એમને તો ખબર ના પડે કે આપણે કઈ એમની ભક્તિ કરીએ છીએ જ્ઞાની પુરુષે કહ્યું પેલો કે સાહેબ રામ બોલો મરા અમરા બોલી ચાલશે રામ બોલી ચાલશે રામ રામ રામ રામ કરતા મરા મરા બરાબરા બરાબર થાય છે ને સંભળાય છે બરાબર એટલે પછી જ્ઞાની પુરુષે કહ્યું કે તું તારી મેં રામ બોલું કે ફરાણું બોલું જ્ઞાની પુરુષ તારે કે આ કીટી કીટી બોલ તો બહુ સરસ એ કે શબ્દ ચાલ ને કે રામ શબ્દ ઉપર કઈ કામ નહીં કરતો એટલે પણ ભગવાન થઈ ગયા એટલે પેલું મનમાં આપણે અસર થાય છે ને એટલે એમના તરફે વધારે ભાવ રહે બાકી નહીં તો કામ કરવું હોય તો જ્ઞાની પુરુષ કઈ કીટી કીટી બોલ્યા કે બહુ થઈ ગયું એ એકાગ્રતા કરે આ જપ યજ્ઞ શું કામ કરે એકાગ્રતા કરે એકાગ્રતા માં શાંતિ રહે વ્યગ્રતા માં દુઃખ થાય ખબર આવી ને નહી દાદા નથી આવી કાગળ બાગળ કશું નહીં કાલે ફોન કર્યો બાબુજી ને તપાલ નથી ફોન કર્યો રિહર્સલ થઈ ગયું છે એની તે જ વસ્તુ છે આ અમેરિકા માં પોતે દાદા અહંકાર કર્યા કરે અહંકાર વિલય કરવો પડે જ્ઞાન આપને ખુબ એવું નહીં કોઈ કોઈ કરી ના શકે એવું એને ચમત્કાર એટલે આ ચમત્કાર ની ભાષા ઉડી જાય તારો તારો અમને શોધખોળ કરી પાછું મારા શબ્દો થાય ના બહુ બ્રેઇન બધા અનેક બધા લાખો માણસ સ્વભાવ પડે જો ને આપણને આગળ મુંબઈ માં પહોંચવા માટે 1500 વાર એટલે કેટલા કેટલા રૂપિયા થયું પણ એના બદલે નથી આપતા જગત નું કલ્યાણ કેમ થાય એવું અમારું કલ્યાણ થયું જગત નું કલ્યાણ થવા માટે બંધાય છે એમાં એ ટેકો આપે છે તે પોતાના હિતને જ માટે છે પછી એનો પોતાનો જ બદલો લેવાનો આવતા બહુ રિફંડ છે આ તો પુણ્ય છે હા પુણ્યા ની બંધુ પુણ્ય હોય તો વધારે આપવા ના હોય તો નહીં પુણ્યા ભાઈ પૂછે છે, ભગવાન નો ભગવાન શબ્દ ક્યાંથી આવ્યો, એનો અર્થ શું? ભગવાન ભગવાન એટલે ભગ એટલે ગુણો, અને અમુક ગુણો જેના હોય તે ભગવાન કહેવાય. અમુક ગુણો હોય જેમ ભાગ્યવાન હોય, બગલા હોય, મોટરો હોય, ગાડી હોય, ત્યાં લોકો કહેવાય ભાગ્યવાન. તે ભાગ્યવત ભાગ્યવત ઉપરથી ભાગ્યવાન થયેલું, એમાં ભગવત ઉપરથી ભગવાન થયેલું. ભગવત એટલે ભગવત ગુણો જે હોય છે ને ભગવાન. ભગવાન ભગવાન કોઈ પણ માં થઈ શકે છે, કોઈ નું લાયસન્સ નથી મારી નું કે વિધાઉટ માય ગોડ. મમતા થોડી છૂટે નઈ, મમતા નાની કોઈ છોડે અહંકાર છોડે ત્યારે મમતા છૂટે. પછી જે આવી રહ્યો એ ચોખ્ખો ભગવાન જ કહેવાય. હા, વિધાઉટ માય પ્રભુભાઈ કે છે પ્રકૃતિ બરાબર સમજણ નથી પડતી, પ્રકૃતિ સમજાવો. આ શુદ્ધાત્મા સિવાય બીજી બધી પ્રકૃતિ જે જે કરશે બધું પ્રકૃતિ જ કરે. શુદ્ધાત્મા સિવાય જે જે કરશે બધું પ્રકૃતિ જ કરે. વ્યવસ્થિત શક્તિ ને પ્રકૃતિ, વ્યવસ્થિત શક્તિ ને પ્રકૃતિ માં શું ફરક? વ્યવસ્થિત શક્તિ મને પ્રકૃતિમાં ફેર એટલો જ કે પ્રકૃતિ અહંકાર સહિત છે એટલે વ્યવસ્થિત ને ફેરી નાખે. અહંકાર સહિત છે એટલે વ્યવસ્થિત ને ફેરવી નાખે. અહંકાર માંથી જો બાદ કરી નાખીએ તો વ્યવસ્થિત જ છે. ડખો કરનાર બહાર બાદ કરી નાખીએ, ડખો કરનાર કોઈ ના હોય તો વ્યવસ્થિત જ છે. દાદા પ્રકૃતિ માઇનસ અહંકાર ઇક્વલ્સ ટુ વ્યવસ્થિત શક્તિ, બરાબર? અહંકાર છે ને તે ડખો કરે તેથી આવું બોલે સંસાર. એ જો ડખો ના કરે તો કશું નથી. એટલે આપડે અહીંયા વ્યવસ્થિત કહીએ અને સંસાર લોક કે વ્યવસ્થિત એને ચાલે નહીં. અહંકાર સહી ચાલે ને, અહંકાર ડખો કરનારો છે ને. તમારે ડખો કરનારો કોઈ છે નહી એટલે દાદા. દરેક વ્યક્તિ ની પ્રકૃતિ જુદી જુદી હોય, એ દ્રષ્ટિ ચોખ્ખો છે જેવી ચાલે છે. વ્યક્તિગત પ્રકૃતિ કેમ જુદી હોય દાદા? પ્રભુભાઈ પૂછે છે કે દરેક માણસ ની પ્રકૃતિ કેમ જુદી જુદી હોય? દરેક પ્રકૃતિ જુદી ના હોય તો પછી સંસાર કહેવાય કે દરેક પ્રકૃતિ જુદી જ હોય. એનું કારણ શું કે દરેકનો ગમે એટલું બધું એક કરવા જાઓ, આ બધા સાંભળે છે, એ બધા આટલા ટાઈમ સાંભળે છે મારી વાત. એટલો ટાઈમ સાંભળે છે તો પ્રકૃતિ એક થવી જોઈએ. શું બરાબર? હવે જમવાનું હોય તો ટાઈમ બધા જમે. બીજું બધું અટા ટાઈમ કરી શકે પણ સ્પેસ જુદી હોય. સ્પેસ જુદી હોય એટલે સ્પેસ જુદી એટલે એનો મુખારવિંદ જુદું, એની પ્રકૃતિ જુદી, બધું જુદું. time and space is different for everyone. No, time is same for all. Space, space, space, space. Right now we are all of us. પ્રભુભાઈ કે છે કે અમુક પ્રકૃતિ આપણે લઈને જન્મ્યા હોય, અમુક પ્રકૃતિ આપણે લઈને જન્મ્યા હોય, લઈને જન્મ્યા હોય, જન્મ્યા ત્યારથી પ્રકૃતિ લઈને જ આયા છે. આત્મા પ્રકૃતિ જોડે હોય એટલું જ, બાકી પ્રકૃતિ લઈને જ આવ્યા છે. લાવનારી પ્રકૃતિ જેને લઈ જનારી પ્રકૃતિ, પ્રકૃતિ પ્રકૃતિ જ લાયા છે. પ્રકૃતિ ક્યારે બંધાઈ હતા? ગયા અવતારે કારણ પ્રકૃતિ બંધાઈ હતી. એ આ અવતારમાં એક કારણ પ્રકૃતિ, કાર્ય પ્રકૃતિ કાર્ય પ્રકૃતિ એટલે ફળ આપતી પ્રકૃતિ, અને કારણ પ્રકૃતિ એટલે ફળ હજુ આપવા માટે સન્મુખ થઈ નથી. એટલે કાર્ય પ્રકૃતિ, હવે આ કાર્ય પ્રકૃતિમાં મારી પાસે કારણ પ્રતિ પેલા અહંકાર વાંકો છે, એટલે કારણ પ્રકૃતિ ઉભી થયા ગયા. આમૂલ પરિવર્તન થયા કરે છે અંદર, આમૂલ પરિવર્તન અંદર થયા કરે છે. ધર્મ કાર્ય માટે ખરાબ વિચાર આવતા નથી, ખરાબ કરવાની ઈચ્છા થતી નથી, નિંદા કરવાની ઈચ્છા કરી જાય તો એ લેટ ગો કરીએ. બહુ ફેરફાર થઈ ગયો. સાચી વાત. આ સ્કૂલ કોઠો થયેલો ના થાય, સ્કૂલ કોઠો તમે લાઈટ બાઈટ તો આવે. લોકો કે મને કે દાદા આ બીજે બધે સત્સંગ બધે, પણ ત્યાં કોઈના વડા પર નૂર દેખાતું નહીં, તમારા બધા માથા ઉપર નૂર દેખાઈ ગયું. બધા ચિંતા કરે માથા ઉપર. દ્રવ્ય કર્મ ના આઠ પ્રકાર છે. દ્રવ્ય કર્મ ના જ આઠ, ભાવ કર્મ જુદું, દ્રવ્ય કર્મ ના આઠ, નવ કર્મ ના નવ. મોડા બંધિયા ચોપડેલું હોય અને હોય ત્યાં નુર્મમ બધા દુનિયાનું નૂર બધું, દુનિયાનું નૂર જોવા જાય નવ ધ્યાન. સ્વામી એનો સંતોષાનંદ આપે છે ને અંદર. શશિકાંત ભાઈ કે છે આ સ્વામીઓ ને સંતોષાનંદ નામ આપે છે ને, આ સ્વામીઓ ને સંતોષાનંદ નામ આપે છે ને, સંતોષાનંદ સંતોષ સ્વામીઓ હોય ને, સાધુઓ સાધુઓ આચાર્યો એ લોકો ને નામ આપે સંતોષાનંદ નિત્યાનંદ. હા, તો નામ આપ્યું સંતોષાનંદ નિત્યાનંદ આત્માનંદ. હા, આત્માનંદ. શબ્દ તો બોલો કે જવું છે. દાદા વિઠ્ઠલભાઈ પૂછતા હતા વ્યવસ્થિત શક્તિ ને પ્રકૃતિ માં જોર કોનો વધારે? અહંકાર ગોળું બોલ આપડી પ્રકૃતિ બધી ના સ્વરૂપ થઈ ગઈ વ્યવસ્થિત ગાડું કાઢે તો એ વ્યવસ્થિત દાદા વિઠ્ઠલભાઈ પૂછે છે તો અહંકાર ને નીકાળવો જોઈએ ને વિઠ્ઠલભાઈ જ્ઞાન લીધો અહંકાર અહંકાર વ્યવસ્થિત જ્ઞાન લીધું એટલે અહંકાર હોય જ નહીં ને પેલા બંને પેલા ને હટાવે છે તેના માટે લીધું છે બરોબર છે નીરુબેન કેદારા પ્લેન માં જવું સારું તો જ પહોંચી વરાય ને બધે સંજોગો પર આધાર સંજોગો ત્યાં પ્લેન ના પહોંચતો શું કરો પ્લેન અમુક જગ્યાએ ના જતો ત્યારે શું કરો એટલે બધી હેલ્પ લેવી પડે બધી હેલ્પ માનસિક બધી જતી બીમારી મટાડી માનસિક બીમારી મટી જાય ને હા મટી જાય દાદા હા રાઈટ નેટિવ પ્લેસ હું આવું નડિયાદના નડિયાદના ખરેખર જયેન્દ્ર છો ખરેખર જયેન્દ્ર છો જયેન્દ્ર શાહ તમારું નામ છે તમારું નામ છે કરેક્ટ છે ખરેખર તમારું નામ છે તો તમે કોણ પોતે કોણ છે ના જાણે પોતાથી ચાલે છે માય ને એવી જયેન્દ્ર કેદાર માય કેનાર કોણ છે આય આઈ હેવ નો આઈડિયા એમ કે મને ખબર નથી જયેન્દ્ર શાહ તમે આ તો તમારું નામ છે ડોક્ટર તમારી ડિગ્રી છે પણ તમે કોણ એના તમારાથી ભૂલા પડી ગયા છે રસ્તો ભૂલા પડી ગયા છે ત્યાં સુધી ઉપાધિ ઉપાધિ જાય તો સાચું આ કાકા ને કર્યું મારી જતી રે કાયમ ઉપાધિ જતો પછી તમે ગાળો પડી જતો એમને ખરાબ વિચાર હતો ના હોય તમારા માટે ના ના કોઈ પણ માણસ ગાળો પડે તો ખરાબ વિચાર ના આવે એમના ગજામાં ચોરી જાય તો ખરાબ વિચાર ના આવે તેના માટે રહી થઈ ગયા છે, તમને ના ખબર પડે, આ બધાને ખબર પડે. ક્રોધમાન માયેલો બિલકુલ ખરાબ, આ બધાને ખબર પડે, તમને ખબર ના પડે, કારણ કે તમારી દ્રષ્ટિ છે ને, તમારી દ્રષ્ટિ તમારે ખાસ બેસાડી આપો, બેસાડી આપો દ્રષ્ટિભાઈ ની. હા, તમારી તમારી તમારી ભલામણ છે, વેરી ઇન્ટેલિજન્ટ દાદા. હા, મારી પાસે જ પડે કે આવડી મોટી ભૂલ મારી દેખાય છે, તો પછી મારી પાસે ઘેર બે તો કેમ ગયો, કેવડી મોટી ભૂલ નહીં, પોતે પોતાની ભૂલ. ભગવાને બનાવી એમ કે પાંચ કરોડ વર્ષ થઈ ગયા હશે, એમ કેવાય છે કે પાંચ કરોડ વર્ષ થઈ ગયા હશે એમ કે, પાંચ કરોડ ક્રિએટર એટલે કુંભાર કેવાય એમ કે, ક્રિએટર કુંભાર થાય, બરાબર છે એમ કે, કુંભાર જ હશે ભગવાન. ક્રિએટર નથી, હું બિલકુલ નોંધાયું નથી બોલતો, પણ તમારે ભગવાન ક્રિએટર છે, પણ લૌકિક રીતે છે. કેવું લૌકિક? આ લોકો જાણે છે એટલા જ પૂરતું. ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. Like a text to say, in fact, only scientific circumstances evidence are there. Vignan Thibu Thilo Adhikas, the world is the puzzle itself. Aung Joen Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi Kousi શાલ નથી જાણતો, પણ બનાવ્યું એટલે એની શરૂઆત થઈ ગઈ છે, બિગિનિંગ થઈ ગયું. બિગિનિંગ તો ખરાબ ખરી થઈ ગયું છે, બિગિનિંગ થાય તો એન્ડ આવે, એન્ડ તો આવે જ નહીં. કે છે ના, અનાદિ અનંત છે, કેવું છે અનાદિ અનંત, તો સાંભળેલો શબ્દ, તો પછી એમાં ભગવાનની જરૂર છે? એવર લાસ્ટિંગ અનાદિ અનંત જગત માં ભગવાનની જરૂર નથી. એવા લોકો વગર સમજુ બાફી મારી રાખો, કેસ જ બાફી મારે. હિન્દુસ્તાન બધા સાધુ બાજુ સાધુ સંતો બધા એમ કે ભગવાન ને બનાયા, એ થંભા બી ભગવાન ને બનાયા, લાકડા છોડો વાળીએ તું એ બધું ખાવ પીવો મજા કરો, ફક્ત જે જીવના આમ હાથ આવીએ ત્રાસ પામે એને ના મારો, આમ ધરુજી જાય ત્રાસી જાય તેને ના મારો. શું? અને જે જીવો ત્રાસી ના જાય તે ખાવ નિરાંતે, કોબીજ બોબીજ વાર ઘઉં ચોખા બધું ખાવ ને, એ ત્રાસ પામતા નથી. એ જીવો તો છે જ, એમાં જીવો છે, વાલમાં વાલમાં છે, દેખાય દેખાય રેતી જેવા, પણ ઉપર પાણી પાણી નાખીને બાંધે ઉપર, તો પછી લાગણી દેખાય ને દેખાય. હા, તમારા ભાઈ ને સમજ પડી આ વાત, પડી ઇન્ટેલિજન્ટ છે દાદા, ચાળી દીધી ચાળી દીધી. એક ભાઈ બીજા ભાઈ સારું બોલે ને, ક્યારે મટશે આ ચક્ર માં ગમતો નથી કર્મ બધે છે ને છોડે છે બધે છે ને છોડે છે અને ગમે એટલા પૈસા હોય ગમે તેવું હોય તે પણ શાંતિ આખો દાડો ના રહે પછી ગળી પછી વળી ઉપાધી આવી કરે ભય લાગ્યા કરે ત્રાસ થયા કરે જાત જતા ભય લાગે આમ થઈ જશે તેમ થઈ જશે આમ થઈ જશે તેમ થઈ જશે ઉપરી કેટલા બધા ભગવાન ઉપરી એમ બધા કેટલાય બધા ઓફિસર ઉપરી સવાર ઉપરી કેટલા છે નાગરજી કારણ કહ્યું મેં તવા ઉપરી કોઈ નહીં એવું તો બાર દિવસ વૈજ્ઞાનિક રીતે દાણા જેવું આ જગત છે આ જગત આવું નથી આ લોકો કે છે અમને અત્યારે સાચો નથી એક અત્યારે સાચો નથી આ છતાં ભાઈ ચાલી બેઠા છે ને તો છોડતા જ નહીં સારી વસ્તુ નહીં છોડે શું કે છે